પરમાત્મા સત્તા ખુલી રહી, એ સત્તા વપરાશે. વાસના જ્ઞાની પુરુષ માં કોઈ વાસના હોય આખા જગત ની લક્ષી એમને આપે સામે, આખા જગત ની લક્ષી આપે, આખા જગત ની વિષયો દેખાડે, જાત જાત ના દેવ દેવીઓ દેવીઓ ને બધું વિષય વિચાર ના હોય, વિષય નો વિચાર જ ઉપાય નહીં. વિચાર ના હોય તો પછી રહ્યું કયું? જેનો વિચાર ના આવે, લક્ષ્મી નો વિચાર ના હોય, વિષય નો વિચાર ના આવે, એ લક્ષ્મી ની ભીખ ના હોય, વિષય ની ભીખ ના હોય, જે માન ની ભીખ ના હોય, કીર્તિ ની ભીખ ના હોય, જય નિરાબાદવાની ભીખ ના, કોઈ સંસારી ભીખ નથી, એને આ પદ પ્રાપ્ત થાય. થવું કેવી રીતે? જે રસ્તે હું થયો છું, જે રસ્તે હું થયો છું, તે અનંત અવતાર ના બાથડીયો થી મને આ રસ્તો બન્યો. શું બન્યું? બાથોડિયા રસ્તો બન્યો. અનંતતા પછી જે રસ્તે હું થયો છું એ રસ્તો હું તમને દેખાડી દઉં છું, સરળ રસ્તો. શું કહ્યું? પછી તમારે કથવાનું ક્યાં રહ્યું? અરે બધા કહે છે કે અમારે આ મોક્ષ માં જવું છે, તો મને કહે તમે દેખાડો આપ તે રસ્તે અમે ચાલીએ. મેં કહું આ તમે કયા યુગ ના માણસો છો? ત્યાં અમે કયુગ ના માણસો છે? તાર સતયુગ ના માણસ ને દેખાડે એવું કર્યા કરીએ. કેવું તમે સમજો ને? દ્વાપર નો કર્યા કરે, રેતા નો થોડું ઘણું કાચું કરીને પણ છેવટે પાર લાવે. પણ આ કયુગ તો મનમાં હોય આ વાત, વાળીમાં બોલે જુદું, વર્તનમાં કરે જુદું, એવું આપને લાગે છે? એક જવાબદારી માં હપાય નહીં તમે. એટલે પાછું મારે શું કેવું પડશે કે ભાઈ તમારે કશું કરવાનું નહીં, મારે બધું કરવાનું, તમે મોક્ષ માં બેહો, કરવાનું મારે, દાડો ત્યાં કરી આપું. હા તો તમે મોક્ષ માં બેહો, આ લિફ્ટ માર છે, તમે લિફ્ટ માં બેસી જાઓ, ફક્ત તમારી આજ્ઞા છે કે બહાર હાથ પાથ કાઢશો, બહાર હાથ પાથ કાઢી નો બેસજો, નિરાંતે આનંદ થી બેસો. લિફ્ટ મોક્ષ માં જઈ રહી છે, અને મોક્ષ નો તમને અનુભવ થયા પછી લિફ્ટ માં બેસી શકશો. એમને બેહાય ને, તમને અનુભવ થયો છે ને કે આપણે કઈ મુક્ત થયા છે, ભાન થયું છે. શું જય સચિદાન બહુ વિતરાગાય. એટલે આપડી પાસે સામાન તો બધા બહુ છે, એમને જ પડ્યો છે, નિધન છે બધું. શું અનંત પ્રકાર નિધન છે? બધા સર્વસ્વ માલ પડ્યો છે, બધા ધંકાઈલો પડ્યો છે, આવરેજ એ આવરી તમે કાઢી નાખી આવરે, અને તમારો માલ તમને આપીએ એમાં અમારો શું ઉપકાર? અમે તો નિમિત્ત કહેવાય, ખાલી નિમિત્ત, અમે કરતા ના હોય, કરતા થી તો કર્મ બંધાય, ભગવાન કરતા નથી. હા જો ભગવાન જો કરતા હતા અને બનાવનાર તો એમને કર્મ બનતા. ભગવાન ના યોજક પણ નથી. શું છે? ભગવાન નો યોજક કોઈ નથી, યોજના કરી માટે જવાબદાર ભગવાન, નિમિત્ત છે. શું છે? આ સંસાર નિમિત્ત છે, આ જગત કરતા વગર થયું છે. કેવું છે? કોઈએ બનાવ્યું જ નથી આ જગત. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ભાઈના સાયન્ટિસ્ટ ને ખરાબ લાગે છે, શું અમારા કરોડો માણસ કીના કીધે તૃપ્તિ વળે? તૃપ્તિ કોને વળવાની છે? ચીજો કેવી છે? વિનાશી. આપડે જોત જોતા જતી રહે, હવાની રાહ જોયા કરીએ કે આટલો સુંદર રસોઈ બને છે, સુંદર રસોઈ બને છે, 12 વાગે રાહ જોઈએ અને જમવા બેઠા તો અડધા કલાક ખલાસ હતા તેના થતા. સમજે છે તો છતાંય તૃપ્તિ નથી, આવે છે અને જવાની છે સમજે છે છતાંય તૃપ્તિ નથી, એની સમજો જ નથી. સમજો એ સમજે છે કે તો નહીં, એ પોતાનું ઓવરરાઈડ પડવું છે. શું છે? સમજાતું નથી, આ બધી બાબતો બોલે છે, હું સમજો કે અહંકાર ને લીધે બધું સમજાતું નથી. અહંકાર થી વાંધો છે, અહંકાર સમજો. અને અને કોઈને ગુરુ કરતો નથી, કોઈને ગુરુ કરતો કોઈ નઈ. લોકો કે ગુરુ સાહેબ મળતા નથી સારા, બૈરી ને ખરીદ દે, કઈ ના દે છે. ગુરુ કર્યા છે મનમાં ગુરુ તારી બેસી જાય. ગમે તેને ગુરુ કરીને બેસી શકાય ખરું, ગમે તેને ગુરુ કરીને બેસી શકાય ખરું. ગુરુ બેસવાની આપડે એની પડેજી એની પાસે પાડવી પડે. ગમે તેને તું ગુરુ કર, તેનો વાંધો નથી. તો પણ ક્યારે એનો દુર્ગુણ ના દેખાવો જોઈએ, એ પડેજી પાડવી જોઈએ. દુર્ગુણ જોવા ના જોઈએ, દુર્ગુણ જોવો ના જોઈએ. નહી હોય તો પણ આપણે એ દુર્ગુણ ના લાગવો જોઈએ. શું કે ભાઈ, એ તો શક્તિશાળી થાય થાય શું કરે, પણ મારા એટલે આપડા મન બગડવું ના જોઈએ. ક્યારેય પણ એ ગુરુ ઉપર મન ના બગડે તો એ ગુરુ તમને બહુ કામ આપશે. પછી ઈસ્ત્રી હોય બાળ હોય એનો માલ કરવા ના જોઈએ. પણ જીવતો છે ને, મૂર્તિ કરતા વધારે હેલ્પ કરતી હોય છે, મોટા વાળા કૃષ્ણ કરતા વધારે હેલ્પ કરતી હોય. તો ભગવાન બેઠેલા છે, આબે હું ભગવાન બેઠેલા. તમે તો બહાર નું જ જુઓ છો, બહાર ના ગુણો ને જુઓ છો. એ ગાળો ગાળ કરતો હતો, ગાળો જતો હતો. ગાળો ન હોય ભગવાન ના દે કઈ, ભગવાન તો ભગવાન. તું જેને ભગવાન કહું છું તે ભગવાન મય છે જ. તું ભગવાન દ્રષ્ટિ કરી નાખ, બીજું બહાર નું ના જોઈશ. પેકિંગ નું પેકિંગ ની વસ્તુ જોઈશ નહીં આમાં. તમે પેકિંગ ના ડોક્ટર છે કે માલ ના ડોક્ટર છે? પ્રયત્ન કરવો નથી, સહજ સહજ જવાબ હોય કેવા. અને તે સ્વીકારી સત્ય વાળા જવાબ હોય કેવા ભાઈ, સ્વીકારી સત્ય. હા, કારણ કે એ જવાબ મળે છે ને તે દાદા ભગવાન આપતા નથી. દાદા ભગવાન આપે તો મોટી જવાબદારી આવી ગઈ રે. કોણ તમને જવાબ આપે છે? બધા તમારી જોડે કોણ વાતો કરે છે? દાદા ભગવાન, માથું દુખે તાવ આવે, માથું દુખે તો શરીર ને દુખ થાય છે. એ કેમ અનુભવ થાય? એ અનુભવ એનો થાય છે કે દુઃખ જેને થાય છે ને એને એને આ દુઃખો થી મુક્તિ મેળવવી છે. શું છે? આ દુઃખ ગમતા નથી. સમજે ને? તારે દુઃખ કોને થાય છે? આત્માને થતું નથી. આ દેવતા જ્યાં સુધી એના સ્વરૂપમાં દેવતાના સ્વરૂપમાં હોય ત્યાં સુધી એ ઠંડો હોય ખરો. હે, એવું આત્મા જ્યાં સુધી આત્મા જ છે ત્યાં સુધી આનંદ નો જ બધો કંદ છે. શું છે? પછી એને દુઃખ અડે શી રીતે? જે અડે તે સુખદાયી થઈ જાય, તે આનંદમય થઈ જાય. જયારે જે સ્પર્શ કરે તે આનંદમય થઈ જાય, એવો આનંદ નો કંદ. તે લોકો કે મારા આત્મા દુઃખ નહીં, આત્મા દુઃખ અડે નહીં. આત્મા સ્વરૂપમાં જ છે, સ્વાભાવિક જ છે. શું છે? આ તો વચ્ચે અહંકાર થી વચ્ચે અજ્ઞાન થી અહંકાર ઉભો થયો છે. શું થયું છે? અહંકાર ઉભો થયો. અહંકાર તારે એ શું કે છે? અહંકાર થયો એટલે ભેદ પડ્યો. શું થયું? ભેદ પડ્યો. અહંકાર થી બુદ્ધિ ઉભી થઈ અને બુદ્ધિ ઉભી થઈ એટલે ભેદ પડ્યો. તે ભગવાન તમે અને હું. શું થયું? હા, હવે ફરી પાસે ભેદ મટી જાય ને, ભેદ થઈ જાય તારે અહંકાર ઉડી જાય. એ કેવી રીતે કરવું? મેં કહ્યું કર્યું પણ નહીં થાય તમારે, અમે કરી આપીએ. કરી તમારે કર્યું છે ને, બહુ ખરાબ અસર છે. મનમાં બોલીએ રે એવું વર્તન આવે નથી, વાણી બોલાવે એવું લાગે છે તમને? બધું ઐક્યતા તૂટી ગઈ છે એવું લાગે છે? આ કર્યું એમાં કોઈનો દોષ નથી, આ વાતાવરણની અસર છે. સમજ ને? જપ તપ થી વાતાવરણ સુધરે કે નહીં? જપ તપ થી વાતાવરણ બધું સુધરે. જપ તપ, જપ તપ ના પ્રકાર હોય છે કે સ્થૂળ હોય છે, પછી સૂક્ષ્મ જપ તપ હોય છે. લોકો ફૂલ ફૂલ માં છે હજુ લોકો, કેમ છે ફૂલમાં આવે તો બઉ કામ કરી નાખે, પણ ફૂલ ફૂલ કેવું નહી તો જપ તપ તો દવા છે, પદ્ધત છે ને દવા છે, શું પણ એમાં આવે ને એટલું બધું એની પાસે યોગ્યતા ક્યાંથી લાવે છે? આ તો ફૂલ ફૂલ માં છે લોકો, એ પણ એ બધું ઠીંગરા છે, શું છે ધરતી ફાટી ગયું હોય તો ઠીંગડું મારે એટલે નભે, એ બધા ઠીંગરા કહેવાય. શું વેદાંત કે છે કે રાગ દ્વેષ ને જ્ઞાન જો જાય તો તમે મોક્ષ ના દરવાજા પછી જાઓ, કે શું કે છે તેમાંથી રાગ દ્વેષ ને જ્ઞાન છે તેમાં અજ્ઞાન એટલું જાય નહીં તો મોક્ષ ના દરવાજા પહી જાઓ તમે, પછી રાગ દ્વેષ કાઢી નાખજો ભાઈ, કારણ મોક્ષ ના દરવાજા માં શાંતિ રહે એટલે પછી રાગ દ્વેષ ની કઈ તમારે જરૂર નથી, કાઢ્યા કરજો કે શું કે છે. અને રાગદેશ ને જ્ઞાન નહીં કેતા, એ લોકો મર્મ ક્ષેત્ર જ્ઞાન કે છે, જૈનો રાગદેશ ને જ્ઞાન કે છે, આ બંને બાબતમાં અજ્ઞાન બાબતો બે સહમત છે, પેલા મર્મ ક્ષેત્ર કેવો છે આ રાગદેશ કે છે. હવે પેલું અજ્ઞાન જાય એટલે બધું જાય, શું હવે અજ્ઞાન કી રીતે જાય ચાર વેદ, પણ શાસ્ત્રો પછી પોતે શું બોલે છે રડી ઉઠ્યા છે શાસ્ત્રો પછી, ચાર વેદ એટલું બધું રડી ઉઠ્યા છે કે વેદ સેલ્ફ બોલે છે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, તું આત્મા ખોલ છે તે નહીં આ કે છે. અરે હે વેદ, ભગવાન ના કહેલા તમે વેદ, તમારા દર્શન થી કલ્યાણ થયે માણસ નું તમે આવું બોલો છો તો અમારી શી દશા થાય છે? આત્મા અવક્તવ્ય ને અવર્ણની હોવાથી શબ્દમાં ઉતરેલો નહીં હોવાથી વેદમાં નથી કહેતો, તો પછી અમારે શું આધાર રહ્યો તમારે? તમે જ્યાં ના પાડી દેશો તમારો શું આધાર? ગો ટુ જ્ઞાન, કે જે વેદના ચારે વેદના ઉપરી છે એવા તું જ્ઞાની છે, તો તને બધી પ્રાપ્તિ છે, તું તારું માગેલી હરેક ચીજ આપશે, પણ કોઈ ચીજ ની કમી ના નથી, ચારે વેદ તારી માં આવી જશે, બધા વાંચ્યા વગર વાંચ્યા આ બધું વેદ આવી જશે. વેદ ઇટસેલ્ફ બેસ બોલે છે this is not this is not na ite na ite kanje varatya gana avarniya che shabda ma kyam utre nishabda che atma nishabda che janyo jay teo nathi hibalay ma padi rahe ke eklo padi rahe aho nishab kare kai pan janyo jay teo nathi kanja badha rasta agrahi rasta keva che agrahi કોઈ પણ જાતનો આગ્રહ પકડે છે આમ કરું કેમ કરું આમ તપ કરું જપ કરું ફરમ કરું, આત્મા નિરાગ્રહી છે. ઉત્તર દક્ષિણ જેવો ફેર છે, કેવો છે? આત્મા નિરાગ્રહી છે, લોક આગ્રહમાં આગ્રહ છે, આગ્રહી છે ને આત્મા ખોળવા નીકળ્યા છે, આપ સમજ પડે ને? એટલે અમે નિરાગ્રહી થઈએ, અમે અત્યારે કહીએ સારું અજવાળું છે હજુ આગ્રહ અમે ના કરીએ, કારણ કે આ સત્ય એક્ઝેક્ટલી નથી, આ ભ્રાંતિ, આ ખોટી વસ્તુ નથી, રિલેટિવ સત્ય છે. શું છે? રિલેટિવ. હા સત્ય છે, પણ રિલેટિવ સત્ય છે, અમે રિયલ સત્યની ઉપર ધ્યાન રાખતા રહે. શું કહ્યું? રિલેટિવ માથું ના મારી, રિલેટિવ માં આગ્રહ ના હોય, અમે રિયલ નો અમારું શું જગત આખું રિલેટિવ સત્યમાં આગ્રહ માની કરું. રિલેટિવ સત્ય વિનાશી છે. શું છે? કેવું છે? વિનાશી. હા સ્વભાવ થી વિનાશી છે, રિલેટિવ સત્ય સ્વભાવ થી વિનાશી છે. જાણવું કેવી રીતે? એ જાણવું કેવી રીતે? કરવાનું નથી અમારું, પણ તમારું તમારી આ પ્રિસ્ક્રિપ્શન માં તમારી બીજી દવા લાગશો નહીં, આપણે સમજાવું ને? આમાં ઓવરવાઇઝર સેટ થશે ને બીજી ની ટીકડી નાખી દીધી તો એનું ફળ જેવું જોઈએ એવું નહીં આવે, અને જો કયા પ્રમાણે ચાલ્યું ને બાર જેવા થઈ ગયો આજનો દિવસ, ભાઈ ના થાય બે દિવસ, એક બે ચાર કલાક, ચાર કલાક બાર જેવા થયા, બાર જેવા શું ભાઈ મેં વિચાર આવે તને કઈ જતા હોય ગયા ગો ટુ ધી ડિસ્પેન્સરી કહીએ, શું કહેવાનું અહીં એટલે વિચારવા ને જાઓ ત્યાં આવો ત્યાં અમે આવીએ છીએ ત્યાં આવો ભાઈ શું કહ્યું બિલકુલ વિચાર નહીં નહીં વિચાર દશામાં રહો અને આ મારું પરિણામ ઉગીને કશે સમજ પડે સાક્ષાત્કાર કરાવવાનો છે એક કલાકમાં સાક્ષાત્કાર કરાવવાનો છે શું છે સાક્ષાત્કાર હવે એમાં તમે વિચાર કરો તો શું થાય બધું બગડે નહીં હા પેલી દવાની અંદર તમારી ટીકડીઓ નાખો એટલે તમારો સ્વસંદ છોડી દેજો આ સ્વસંદ તો આખી જિંદગી કરતા જ આવ્યો હતો અને જેનો મને વાંધો નથી પણ અત્યારે મારી આગળ ના કરો હજુ હમણે કરવું હોય કરજો બે કલાક જયારે હું કહું કે જ્ઞાન નો સમય થયો છે જ્ઞાન કહે તે વખત ના હમણે જે કરવું હોય કરજો શું કહ્યું ગેસ બેંક ઓફ આખી જગત ના મનમાં શું સમજે અરે વાંધો નહીં તે જીવા માટે તારું સારું સાધન છે એ સાધન આવે મજ જવું સમજ પડી એ રોજ હોય તો એટલે આપણે જાણીએ જ છીએ ઠીક છે બીજા કરતા કંઈ સારું છે એમ કરીને જીએ ચાલો વાંધો નહીં પણ જ્ઞાની પુરસ પાસે તું એવું ના થઈ શકો જો તારે આ જાણેલું તને તારી તૃપ્તિ ભાઈ નથી ઠોકર વાગે ના વાગે હજુ ઠોકર વાગે જ નહીં ઠોકર વાગે એટલે અંધારું જ છે અને અંધારા તમે અજવાળું મારો છો એટલું જ છે સમજ પડે એક પણ ઠોકર ના આવે એનું નામ જ્ઞાન કહેવાય કેવું ભગવાન મળ્યા સાક્ષાત થયાનો પ્રકાશ નો અજવાયું શું મળે એક પણ ઠોકર ના આવે ઠોકરો તો સભામાં છે જ લાગે ખરી પણ અસર ના થાય નહી એટલે આજનો છોકરી જેટલું ડાપણ રહે છે જેટલું પોતાનું ડાપણ નહીં કરે તે વખતે અમે જ્ઞાન આપણ અસર કરવું એટલે કરી લેજો અસર કરવું એટલે કરી લેજો ખબર પડે ને પણ તે વખતે અમે જ્ઞાન આપવાની શરૂઆત કરીએ બધાને કઈ ગેટ આવું ઘેર જાવ બધા કઈ જો કોઈ નામ ના દેશો કરે દાદા અમે એમના આજ્ઞામાં જ છીએ અત્યારે શું કહ્યું બધું સવારમાં કમ્પ્લીટ બહુ સુંદર હું તો કાલે હવાથી મોડું નહીં કેતો નહીં પછી આથી વધારે શું જોયા તું પછી નહી પણ ત્યાં સુધી આ દાદા એ તમારો જ આત્મા છે એ પછી અમારી બેંક માં તમે કઈ જોવું બોલે છે ને કેશ બેંક માં કરાવતા આપડે અને કોક વખત આવી કેશ બેંક નીકળે છે કોક વખત નીકળે છે આ અપવાદ બાર છે કેવો છે અપવાદ જ્ઞાની તો આ હિન્દુસ્તાન માં એટલા બધા જ્ઞાની છે એને જ કામ ના લાગ્યું તો આપણે ક્યારે રાખશે ખબર છે ને બધા શાસ્ત્ર ના જ્ઞાની શાસ્ત્ર માં પોપટ થઈ ગયેલા છે તો ક્યારે કહેવાય કે જેના જૈન ના જ્ઞાની હોય ત્યાં જૈનો એટલે આકર્ષણ થાય તો આપણે જાણવું કે આ વાત સાચી નથી ખબર પડી ને શું આપણે સમજમાં આવ્યું વેદાંત ના જ્ઞાની હોય અને વેદાંતિઓ એટલા આકર્ષણ થાય ને જૈનો આકર્ષણ ના થાય તો સાચી વાત નથી હા જૈન ના જ્ઞાની હોય આખા શાસ્ત્ર નું બધું જ્ઞાન જોડતો હોય પણ બીજાનું આકર્ષણ ના થાય તો આપણે જાણીએ કે આ મતભેદ છે શું છે આકર્ષણ બધી કોમને આકર્ષણ હોવું જોઈએ કેવું બધી કોમને આકર્ષણ હોય એનું નામ જ્ઞાન કહેવાય શું કહેવાય જો આ મતભેદ જો મતભેદ નો સ્વભાવ ઉડી જાય કેવું મતભેદ આખી જગત મતભેદ થી જ મુજાયું છે શું છે ખબર ને આ નિષ્પક્ષપાતી છે કેવું છે કોઈ જાતનો જૈન પક્ષપાત કે વેદાંત પક્ષપાત કોઈ પક્ષપાત નહીં પરમાત્મા નો પક્ષપાત છે કોનો છે બીજો કોઈ પક્ષપાત અને તે આ વાત તો અહીં એકલા મંજૂર કરે નહીં જ્ઞાની ની વાત તો ફોરેન સાયન્ટિસ્ટો ને એક એક માણસ ને કબૂલ કરવી પડે એનું નામ જ્ઞાની કહેવાય જ્ઞાની આપણે તેમ તેમ માની ગયા રસ્તાના જો શાસ્ત્ર નું જ્ઞાન જડતા એમાં શું દાડો ભર્યો જ્ઞાની તો પરમાત્મા થયેલો છે શું છે બધી કોમ જાણે સમજી શકે બધાનું આકર્ષણ હોય કેવું હોય વેચાણ થાય મતભેદ ઉઠાવવાનું મન થાય છે ને બ્રાહ્મણ છો પણ ઉઠાવવાનું મન થાય છે તમે કેટલા મતભેદ પાડીએ આમ બ્રાહ્મણ છો ને તમે પણ મતભેદ પાડવાનું મન થાય છે આ બધા જૈન છે તમને મતભેદ પાડવાનું મન થાય કોઈને મતભેદ પાડવાનું મન જ ના થાય અને જો પાક્ષિક વાણી છે પાક્ષિક પક્ષપાતી ત્યાં પેલો ઉભો થાય કે આ વાણી અમને ગમતી કેવી વાણી કહેવાય છે હજુ વેદાંત માં હજુ સમજ્યો જ નથી, આગળ ગયો જ નથી. જૈન પાક્ષિક વાણી હોય તો હજુ જૈન ના પુસ્તકો માં જ મૂંઝાયા કરે છે. આની બહાર નીકળેલો હોય એમનો જ્ઞાન, પુસ્તકો ની બહાર, પુસ્તક નો વેદ્યો ના હોય તો જયારે કોઈ દાડો જ્ઞાની કોણ એમ કહેવાય કે કોઈ દાડો તમને માળા જપતા નહીં દેખાય. એટલે હું માળા જપતો હોય તો તું હજુ ફોર્થમાં કિસ્સો ભણો છો, તું મેટ્રિકમાં આવે છે રીતે. અને આ તો જ્ઞાની તો કોલેજ ની ઉપર છે ને, આગળ સંપૂર્ણ ધક્કા કરીને બેઠા છે. અને પુસ્તકો ચાલતા હોય આખો દાડો, તો તું હજુ કોલેજના ફર્સ્ટ ઇયરમાં છો. શું છે જ્ઞાની ને કશું પુસ્તક ના હોય, માળા ના હોય, કશું ના હોય. ત્યાં માળા હોતી છે, લાકડા ની માળા જ્ઞાની ફેરવે અને જ્ઞાની કહેવાય, તારે આપણે શું કહેવાય? ના, એ લાકડા ની માળા ફેરવું એ જ્ઞાની કહેવાય. અને તું જ લાકડા ની માળા ફેરવું, મારું કલ્યાણ ક્યારે થવાનું? તું લાકડા ની જ માળા ફેરવું છું એનું મત શિફ્ટ કરવા માટે, ત્યારે મારું તે પાછી આગળ કોથળી રટકાવીને મેં કપોટવાનું સાધન પાછું ના. તેના સારું ક્ષેત્રો છે ભગવાન, એમ ક્ષેત્રાય નહીં. શું કહ્યું કૃષ્ણ ભગવાને? કહ્યું કે જીવ સિંધ ને શોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે. શું કૃષ્ણ ભગત હતો તે મારી પાસે આવ્યો, સાહેબ ફરવું જોઈએ કેમ ના ફરે? હું તો તું ખોટો, હું તું ખોટો, મને હોય ભાઈ નાખે. શું એને હાથ દળાવું કર્યું ને કૃષ્ણ ભગવાન દર્શન આપ્યા ને, જય કૃષ્ણ. અમારા થઈ જાય, આ તો અમને આઈ કર્યું નથી કોઠે એવા. કેવું કહો તો હાથે ભક્ત થઈ જાય કે તો અમે વાર્યો થઈ જાય. શું કહ્યું? જય સીતારામ. તમે સમજ પડી ને? પણ અમારે એ શીર થાય, આટલા બધા પોલ હોય, કેટલું પોલ બોલ હોય. અમારે કોણ થઈ શકે? આપણે હમા થઈને લીધેલું છે આ બધું. શું થયું? અમારે કોણ થઈ? ચોખ્ખું હોય, બિલકુલ ક્લિયર હોય, કેવું જે લોક પૂજ્ય હોય. કેવા હોય? લોક પૂજ્ય. શું લોકોને આમ મૂર્તિ દેખતા જ આપણે શ્રદ્ધા બેસી જાય, મૂર્તિ દેખતા જ શ્રદ્ધા બેસી જાય. શું આપણે દેખતા જ શ્રદ્ધા બેસી જાય કે અંદર કેવું ચોખ્ખું હોય એ લોક પૂજ્ય કહેવાય. શું કેવું? કોક ફરો કોક અવતાર એવો હોય કે લોક પૂજ્ય હોય. શું કહ્યું? ઘણા ખરા અવતાર બધા લોક પૂજ્ય હતા. શું? પણ કોક ફરો આ કાળમાં પાક નહીં લીધો. શું કહ્યું? એ પણ પાક થયો, જોયો આપણે, જોયો ને તમે, આપણે જોયો ને તમે. તેમ છતાં અમે લોક પૂજ્ય બીજાને બીજી ભાષામાં કહીએ છીએ. આ કાળમાં લોક પૂજ્ય કોને કહીએ છીએ? કે જેને લોક નિંદ્ય નથી તે લોક પૂજ્ય ગણીએ છીએ. શું કહ્યું? કોને? એટલું પરીક્ષા ઉતારી નાખી નીચે પડી. જે લોક નિંદ્ય નથી, કોઈની નિંદામાં આવતો નથી, તેને અમે લોક પૂજ્ય કહીએ છીએ. શું કહ્યું? તમને કેમ લાગે? કારણ કે ટેન્ડર તો ઉતારવું, પણ આવો કાળમાં લોક નિંદ્ય નહી થતો એ અજાયબી છે ને. તમને કેમ લાગે જયંતિભાઈ? હે? લોક નિંદ્ય થતો કેવી રીતે કરવી? મેં બહાર ના સાયન્ટિસ્ટ ને બોલાવા, એવા તો એ કબૂલ કરે તો સાચી વાત. જો સાયન્ટિસ્ટ કબૂલ ના કરે જ્ઞાની વાત ખોટી છે. શું કહ્યું? ખબર પડે ને? આ સાયન્ટિસ્ટ ના મગજ કેવા હોય? નિષ્પક્ષપાતી હોય. કેવા હોય? નિષ્પક્ષપાતી. નિષ્પક્ષપાતી માણસ જો કરી કબૂલ ના કરવું ખોટી વાત છે. દરેક માણસે કબૂલ કરવું જ જોઈએ, એનું નામ જ્ઞાની, નહીં તો વાત જ ખોટી. અને દરેક ધર્મ વાળે કબૂલ કરવું જોઈએ. એક ધર્મ, એક ધર્મ જ્ઞાની થઈ બેઠો તો સ્ટેન્ડર્ડ જ્ઞાની કહેવાય. ના કોમ લાગે મોક્ષ ના થાય તારા બાપુ. શું કહ્યું? સ્ટેન્ડર્ડ જ્ઞાની કહેવાય, આઉટ ઓફ સ્ટેન્ડર્ડ હોવું જોઈએ. આખો હોલ બ્રહ્માંડ માટે જ્ઞાન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ગમે ત્યાંથી માણસ હોય ને એને બધું સમાધાન, સર્વ સમાધાન થવું જોઈએ. એનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાન કોનું નામ કહેવાય? સર્વ સમાધાન થવું જોઈએ. શું? કોઈ પણ સાયન્ટિસ્ટ આવે ને અત્યારે ફરી ના, બધા સમાધાન થવું જોઈએ. નથી જ્ઞાન જ જ્ઞાની નો. શું કહે? ગમે તે આવે, મુસ્લિમ આવે, ગમે તે આવે, એનું કુરાન નું પૂછે તો બધું એનું સમાધાન થવું જોઈએ. શું કહ્યું? નહીં તો એવા જ્ઞાની તો બધા બહુ મળ્યા છે. આવા તો બધા સ્ટેન્ડર્ડ જ્ઞાની હતો. શું? એનું ઠેકાણું ના પડ્યું તો આપણે ક્યારે પાર આવશે? એનો છુટકારો થયો નથી. સ્ટાન્ડર્ડ કે સબ સ્ટાન્ડર્ડ? ડોક્ટર સાહેબ કે સ્ટેન્ડર્ડ જ્ઞાની કે સબ સ્ટેન્ડર્ડ જ્ઞાની? સર સબ જ્ઞાની તો વાત જ પૂછો નહીં ને, આપણે સ્ટેન્ડર્ડ કહેવું પડે કારણ કે ખોટું દેખાય. આટલી મહેનત આ કાળમાં કરી છે એટલી વધી છે, આ કાળમાં આટલી મહેનત કરી છે આપણે માન આપવું છે ને, ઉતારી ના પડે આપણાથી કોઈ શું કહ્યું. પણ જે લોકો આમાં ફસાઈ ગયા છે આ સબ સ્ટેન્ડર્ડમાં સ્ટેન્ડર્ડમાં, અનંત અવતારની પોતાની અવતારો જ બગાડી રહ્યા છે. પણ હવે એ શું કરે કે અમને મળતા નથી જ્ઞાની, જ્ઞાની મળવા દે ને. એ મળવા માટે તમને કેટલા તમારા પુણ્ય છે તારા ભેગા થયા, તમને કેટલા થયા ત્યાં વિચાર આવ્યો તો? એક મહિનાથી, મહિનાથી વિચાર ગુમાવ્યા કરે. જો એક્સેપ્ટ ના કરે તો ખોટી વાત છે. શું કહ્યું? જૈનમાં નિષ્પક્ષપાતી હોય છે, પણ હા પક્ષમાં પડેલા લોકો તો એક્સેપ્ટ કરે જ નહીં કોઈને. માણસ નિષ્પક્ષપાતી હોય છે કેવું, જયારે સાચું વાત સમજવાનો ભૂમિકા વાળો હોવો જોઈએ. કેવું? જેને સાચું સમજવું છે તેને નિષ્પક્ષપાતી પણ હોય. કેવું ભાઈ? સાચું સમજવાના કામી આખી દુનિયામાં મેં એક જ પુરુષ જોયા હતા, એમ તે જ્ઞાની હતા, એક શ્રીમદ રાજ. એ પોતે કહેતા હતા અમે સાચું સમજવાના કામી છીએ, કે અહીં કોઈને કામી જોયું નહીં. જો કામી મેં જોયો જ નહીં, મારી પાસે સાચું જ્ઞાન છે પણ મારી પાસે છોડે નહીં મને, પણ એવું કામી મેં જોયો. સાચું સમજવાના કામી શબ્દ સમજ્યા તમે? તમે સમજ્યા? તો તમે કામી નથી, મને છોડે નહીં, એક મિનિટ ના છોડે. હું સમજી જોઉં કે કામી લાગે છે તેનો કામી છે, સાચું સમજવાનો કામી એક મિનિટ ના છોડે. અને ઘેર જવું પડે નહીં, તે મરણ તોડ લાગ્યા કરે. આ ઉપાધિ શું આવી ને આ મર્યાદ ને હવે આ શું ઉપાધિ આવી, મરવા જેવું લાગ્યા કરે. આ ઉપર બધા થઈ ગયા. આ જ્ઞાન આપણને કામ લાગવાનું નથી ને, આ વ્યવહારનું જ્ઞાન આપણે કામનું નથી. આપણે તો મૂળ જે આપણું જ્ઞાન છે તે જ કામ છે. એટલે આમાં આગ્રહ ના ભાઈ શું કહું. અને આચાર્ય તો આ જ જ્ઞાન જ છે, પેલું જ્ઞાન છે નહી. એટલે આમાં આ પાંચ એમ કેમ કરે પેલો માને એ દુકાને જ્યોતિષ ના પાના માં બે ચોથ ને બે પાંચ માં આવે પછી એ ક્યાં જાય? એ બિચારા શું કરે? એ પાનું ફેરવે તો આમાં ચોથ દેખાય, આમાં ચોથ દેખાય. ભગવાન નિરાગ્રહી હતા તે ભૂલી જાય. મેં વિજય રામચંદ્ર શ્રી ને પૂછ, મારા ને પૂછ્યું પણ મને એમને સારી સલાહ હતી. ભગવાન ના વખત માં કેવી હતી કે મનમાં જે હોય એવું વાણી મને એવું વર્તમાં ઐક્ય ભાવ હતો. નાલાયક માણસ ને ઐક્ય તો, લાયક નહીં ને ઐક્ય તો, ધર્મિષ્ઠ માણસ ને ઐક્ય તો, અધર્મી પુરુષો અધર્મી પુરુષો સાથે સુધી કહી દે કે આજે તમારા ઘરમાં અગ્નિ મૂકવાના છે. મનમાં હોય એવું બોલી જાય, જો આપણે બોલાવીએ કોકડી પાસે તો, પણ બીજું ના બોલે. હું અગ્નિ નથી મૂકવાનું એવું ના બોલે. અને આ તો બોલે કે ભાઈ મારે શું લેવાય, મારે શું કહેવાય, મૂકવું પડે, મૂકી જાય પાછળ આપે. એ મોટા મોટો સવાલ છે. આ ક્રમિક માર્ગ તેનાથી મનમાં હોય તેવું વાણીમાં વર્તનમાં આવવું, પછી વર્તનમાં આવવું જોઈએ, તમને એકતા હોય છે. અત્યારે તો બધે આચાર્ય